दम्बिकाय नमः। श्रीमद् देवी भागवत सातवां स्कंद अध्याय प्रथम। व्यास जी ने जन्मे जी नो सृष्टि विषय एक प्रश्न सूत जी कहे छे। तपस्वीओ, आ दिव्य कथा ने सांभळीने परीक्षित नंदन धर्मात्मा राजा जन्मेजे प्रसन्नतापूर्वक फरी व्यास जी ने पूछ्यू। जन्मेजे पूछ्यू, जन्मेजे कह्यू, स्वामीन, सूर्यवंशी और चंद्रवंशी राजाओं वंशन निर्मल वर्णन हूँ विस्तार थी सांभळवा इच्छू छू। हे निष्पाप, आप सर्वज्ञ छो, पापनो नाश करवा वाली आ कथा कहवानी कृपा करो। आ बने वंशना राजाओनो परिचय कराओ। मैं सांभळ्यु छे के ते बधा भगवती जगदंबाना उपासक हता। आ प्रमाणे राजर्षि जन्मेजीना पूछवाथी सत्यवती नंदन मुनिवर व्यासजी कहवा लाग्या। व्यासजी बोलिया, महाराज, सूर्यवंश, चंद्रवंश तथा अन्य वंशों साथे संबंध धरावनारी कथाओं वर्णन करू छू, सांभळो। भगवान विष्णुना नाभि कमळमांथी चार मुखवाळा ब्रह्माजी प्रगट थया। तपस्या कर्या पछी तेमणे अत्यंत मुश्किलथी साक्षात्कार आपनारी महादेवीनी उपासना करी। भगवतीए लोक पितामहने वरदान आप्युं त्यारे ते सृष्टि करवा समर्थ बन्या। तेम छतां मनुष्य सृष्टि रचवामां ते समर्थ थया नहीं। आ मनुष्य सृष्टि माटे तेमना मनमां अनेक प्रकारना विचारो उत्पन्न थया, परंतु तरत सृष्टिनो विस्तार करवो ते तेमनी शक्ति बहार जणायु। त्यारे ब्रह्माजीए सात मानस पुत्र उत्पन्न करिया। तेमना नाम मरीची, अंगिरा, अत्रि, वशिष्ठ, पुलह, क्रतु अने पुलस्त्य हता। ब्रह्माजीना रोषमांथी रुद्र अने खोळामांथी नारद उत्पन्न थया। अंगूठामांथी दक्ष प्रजापति निकळ्या। ए प्रमाणे सनकादि मानस पुत्रों पण उत्पन्न थया। डाबा हाथना अंगूठामांथी अत्यंत सुंदर अंगोवाळा ने वीरिणी नामथी प्रख्यात दक्ष पत्नी प्रगट थया। तेओ पुराणों में असिकनी नामथी पण जाणीता छे। ब्रह्माजीना मानस पुत्र देवर्षि नारदजी ते असिकनीना उदरमांथी उत्पन्न थया छे। जन्मेजेए कह्युं, ब्रह्मन, आ संदर्भ में मने संशय थई रह्यो छे के आपे हमणा कह्यु के दक्षना सहयोग थी वीरणी महातपस्वी नारद जी ना माता बन्या। धर्मना ज्ञाता परम तपस्वी नारद जी तो ब्रह्माना मानस पुत्र कहवाय छे। तो पछी दक्ष पत्नी वीरणी तेमनी मां कई रीते थया? आप मारा संशयनु विस्तार थी समाधान करवानी कृपा करो। हे मुनि, प्रकांड ज्ञानी महात्मा नारद जी कोना श्राप थी अने शा माटे तेमना पूर्व शरीर नो त्याग करीने फरीथी जन्म्या? व्यास जी कहे छे, स्वयंभू ब्रह्मा जी ए सर्वप्रथम दक्ष प्रजापति ने सृष्टि करवा माटे आज्ञा करी के तमे प्रजानी उत्पत्ति माटे तत्पर थई जाओ, जेथी मोटी संख्या में प्रजा उत्पन्न थई सके। ब्रह्माजीनी आज्ञाथी दक्ष प्रजापतिए वीरणीना गर्भथी 5000 अत्यंत पराक्रमी पुत्रो उत्पन्न कर्या। ते बधा पुत्रो प्रजानी उत्पत्ति करवा माटे बहुज उत्साही हता। बलवान काळनी प्रेरणा प्रमाणे देवर्षि नारद ते पुत्रोने जोईने हसीने कहेवा लाग्या, आ पृथ्वी केटली लांबी पहोळी छे तेनु माप जाण्या विना ज तमे सृष्टिनी उत्पत्तिमां कई रीते प्रवृत्त थई गया? આવું કરવાથી જગતમાં તમે હાસ્યપાત્ર બનશો તેમાં કોઈ શંકા નથી। તેથી તમે પહેલા પૃથ્વીનું માપ જાણી લો અને પછી પ્રજા ઉત્પન્ન કરવાનું કાર્ય કરો। આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો, અન્યથા તમારો બધો પ્રયાસ વ્યર્થ જશે। વ્યાસજી કહે છે, નારદજીના કહેવાથી દેવવશ દક્ષકુમાર હરેશ્વને વાત આ વાત ઉચિત લાગી. તે બધા એકબીજાની સામે જોતા કહેવા લાગ્યા, મુનિવરે સાચી વાત કહી છે. તેથી પૃથ્વીનું માપ જાણી લીધા પછી આપણે પ્રજાની ઉત્પત્તિના કાર્યમાં પ્રવૃત્ત થઈશું. આ પ્રમાણે પરામર્શ કરીને તે બધા પૃથ્વીની સપાટી જાણવા નીકળ્યા. નારદજીના કહેવા પ્રમાણે પૃથ્વીની પૂરેપૂરી જાણકારી મેળવવા થોડા પુત્રો પૂર્વ દિશામાં, થોડા દક્ષિણ દિશામાં, થોડા પશ્ચિમ દિશામાં અને થોડા ઉત્તર દિશામાં ગયા. પુત્રોને ચારે બાજુ જતા જોઈને દક્ષ પ્રજાપતિને ભારે દુઃખ થયું. તે પ્રજા ઉત્પન્ન કરવા માટે પ્રતિજ્ઞા બંધ હતા, તેથી તેમણે ફરીથી બીજા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા અને તે બધા પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યમાં જોડાઈ ગયા. ત્યારે નારદજી અગાઉની જેમ તે પુત્રોને પણ સમજાવીને મોકલી દીધા. બીજી વાર ઉત્પન્ન કરેલા પુત્રોને જતા જોઈને દક્ષના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો અને તેમણે નારદજીને શ્રાપ આપી દીધો. દક્ષજીએ કહ્યું, નારદ, તમે જે રીતે મારા બધા પુત્રોને નસાડી મૂક્યા તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારે આ પાપ કર્મના પરિણામ સ્વરૂપ ગર્ભમાં રહેવું પડશે. આ પ્રમાણે શ્રાપ પામીને નારદજી વિરણીના ગર્ભથી પ્રગટ થયા. ત્યાર પછી દક્ષ પ્રજાપતિએ વિરણીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. પ્રજાપતિ દક્ષ ધર્માત્મા પુરુષ હતા. તેમણે તે 60 કન્યાઓમાંથી 13 કન્યાઓનો વિવાહ મહાત્મા કશ્યપ સાથે કર્યો. રાજન, 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને, 4 અરિષ્ટ નેમીને, 2 કુશ્વાશ્વને તથા 2 અંગિરાને આપી. બધા જ દેવતાઓ અને દાનવો આ કન્યાઓના પુત્ર અને પૌત્ર છે. બધા જ ખૂબ પરાક્રમી થયા, પરંતુ પરસ્પર એકબીજાનો વિરોધ કરતા હતા અને રાગ દ્વેષથી યુક્ત, મોહથી ઘેરાયેલા અને અત્યંત માયાવી હતા, માયાવી હતી. અધ્યાય 1 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.